श्री पद्म पुराण उत्तरखंड अध्याय 99। श्री विष्णु और लक्ष्मी ना स्वरूप गुण धाम और विभूतियों वर्णन। पार्वती जी बोलिया, हे देवेश्वर, तमे मंत्रों ना अर्थ ने पदों ना महिमा विस्तार थी कहो, साथे ज ईश्वर ना स्वरूप गुण विभूति श्री विष्णु ना परम धाम तथा व्यूह भेदों नु पण यथार्थ रूपे वर्णन करो। મહાદેવજીએ કહ્યું, હે દેવી સાંભળો, હું પરમાત્માના સ્વરૂપ વિભૂતિ ગુણ તથા અવસ્થાઓનું વર્ણન કરું છું। ભગવાનના હાથ પગ અને નેત્ર સંપૂર્ણ વિશ્વમાં વ્યાપ્ત છે। સમસ્ત ભુવન અને શ્રેષ્ઠ ધામ ભગવાનમાં જ સ્થિત છે। તેઓ મહર્ષિઓનું મન પોતાનામાં સ્થિર કરીને બિરાજમાન છે। તેમનું સ્વરૂપ વિશાળ અને વ્યાપક છે। તેઓ લક્ષ્મીના પતિ અને પુરુષોત્તમ છે। તેમનું લાવણ્ય કરોડો કામદેવો જેવું છે। તેઓ નિત્ય તરુણ કિશોર વિગ્રહ ધારણ કરીને જગદીશ્વરી ભગવતી લક્ષ્મીજીની સાથે પરમપદ વૈકુંઠ ધામમાં બિરાજે છે। તે પરમધામ જ પરમ વ્યોમ કહેવાય છે। પરમ વ્યોમ ઐશ્વર્યનો ઉપભોગ કરવા માટે છે અને આ સંપૂર્ણ જગત લીલા કરવા માટે છે। આ પ્રમાણે ભોગભૂમિ અને ક્રીડાભૂમિના રૂપમાં શ્રી વિષ્ણુની બે વિભૂતિઓ સ્થિત છે। જ્યારે તેઓ લીલાનો ઉપસંહાર કરે છે ત્યારે ભોગભૂમિમાં તેમની નિત્ય સ્થિતિ હોય છે। ભોગ અને લીલા બંનેને તેઓ પોતાની શક્તિથી જ ધારણ કરે છે। ભોગભૂમિ અર્થાત પરમધામ ત્રિપાદ વિભૂતિથી વ્યાપ્ત છે, અર્થાત ભગવદ્ વિભૂતિના ત્રણ અંશોમાં તેમની સ્થિતિ છે। અને આ લોકમાં જે કાંઈ પણ છે તે ભગવાનની પાદ વિભૂતિની અંતર્ગત છે। પરમાત્માની ત્રિપાદ વિભૂતિ નિત્ય અને પાદ વિભૂતિ અનિત્ય છે। પરમધામમાં ભગવાનનો જે શુભ વિગ્રહ બિરાજમાન છે તે નિત્ય છે। તે કદી પોતાના મહિમાથી અચ્યુત થતો નથી। તેને સનાતન અને દિવ્ય માનવામાં આવ્યો છે। તે સદા તરુણાવસ્થાથી સુશોભિત રહે છે। ત્યાં ભગવાનને ભગવતી શ્રીદેવી અને ભૂદેવીનો નિત્ય સંયોગ છે। જગન્માતા લક્ષ્મી પણ નિત્ય રૂપ છે। તેઓ શ્રી વિષ્ણુથી કદી અલગ થતા નથી। જેમ ભગવાન વિષ્ણુ સર્વત્ર વ્યાપ્ત છે તે જ પ્રમાણે ભગવતી લક્ષ્મી પણ છે। હે પાર્વતી, શ્રી વિષ્ણુ પત્ની રમા સંપૂર્ણ જગતની અધીશ્વરી તથા નિત્ય કલ્યાણમય છે। તેમના પણ હાથ પગ નેત્ર મસ્તક અને મુખ બધી બાજુ વ્યાપ્ત છે। તેઓ ભગવાન નારાયણની શક્તિ સંપૂર્ણ વિશ્વના માતા અને સૌને આશ્રય પ્રદાન કરનારા છે। સ્થાવર જંગર રૂપ સંપૂર્ણ જગત તેમની કૃપા દ્રષ્ટિ પર જ નિર્ભર છે। વિશ્વનું પાલન અને સહાર તેમના નેત્રોના ખોલવા અને બંધ કરવાથી જ થયા કરે છે। તે મહાલક્ષ્મી સૌના આદિભૂતા ત્રિગુણમય અને પરમેશ્વરી છે। વ્યક્ત અને અવ્યક્તના ભેદથી તેમના બે રૂપ છે। તેઓ તે બંને રૂપોથી સંપૂર્ણ વિશ્વને વ્યાપ્ત કરીને સ્થિત છે। જળ વગેરે રસ રૂપે તેઓ જ લીલામય દેહ ધારણ કરીને પ્રગટ થાય છે। લક્ષ્મી રૂપે આવીને તેઓ ધન પ્રદાન કરવાના અધિકારીણી થાય છે। એવા રૂપવાળા લક્ષ્મીદેવી શ્રી હરિના આશ્રયમાં રહે છે। સંપૂર્ણ વેદ તથા તેમના દ્વારા જાણવા યોગ્ય જેટલી વસ્તુઓ છે તે બધી લક્ષ્મીના જ સ્વરૂપ છે। સ્ત્રી રૂપમાં જે કંઈ પણ ઉપલબ્ધ થાય છે તે બધું લક્ષ્મીનો જ વિગ્રહ કહેવાય છે। સ્ત્રીઓમાં જે સૌંદર્ય શીલ સદાચાર અને સૌભાગ્ય સ્થિત છે તે બધું લક્ષ્મીનું જ રૂપ છે। હે પાર્વતી, ભગવતી લક્ષ્મી સમસ્ત સ્ત્રીઓના શિરોમણી છે। જેમની કૃપા દ્રષ્ટિ માત્રથી બ્રહ્મા શિવ ઇન્દ્ર ચંદ્રમા સૂર્ય કુબેર યમરાજ તથા અગ્નિદેવ પ્રચુર ઐશ્વર્ય પ્રાપ્ત કરે છે। તેમના નામો આ પ્રમાણે છે: લક્ષ્મી, શ્રી, કમલા, વિદ્યા, માતા, વિષ્ણુપ્રિયા, સતી, પદ્માલયા, પદ્મહસ્તા, પદ્માક્ષી, પદ્મસુંદરી, ભૂતોશ્વરી, નિત્યા, સત્યા, સર્વગતા, શુભા, વિષ્ણુપત્ની, મહાદેવી, શિરોદત્તનયા, ક્ષીરસાગરની કન્યા, રમા, અનંત લોકનાભી, અનંત લોકોની ઉત્પત્તિનું કેન્દ્ર સ્થાન, ભૂ, લીલા, સર્વ સુખપ્રદા, રુક્મણી, સર્વદેવવતી, સરસ્વતી, ગૌરી, શાંતિ, સ્વાહા, સ્વધા, રતિ, नारायण वरारोहा श्री विष्णु ने सुंदर पत्नी तथा विष्णोर नित्यानु पाईनी सदा विष्णु ने समीप रहवा वाला जे प्रातः काले उठी ने आ संपूर्ण नामों नो पाठ करे छे तेने बहु मोटी संपत्ति तथा विशुद्ध धन धान्य नी प्राप्ति थाय छे। हिरण्य वर्णाम हरिणी सुवर्ण रजत स्त्रजाम चंद्राम हिरण्यमयी लक्ष्मी ही लक्ष्मीम विष्णोर नपकाम गामिनीम गंधर द्वाराम दुराधर्षाम नित्य पुष्टाम करिषीणीम ईश्वरीम सर्वभूतानाम तामी होप रव्ये रव्ये श्रीयम। 295 अध्याय 28-29 श्लोक संख्या। જેમના શ્રીઅંગોનો રંગ સુવર્ણ જેવો સુંદર અને ગોરો છે, જે સોના ચાંદીના હારોથી સુશોભિત અને સર્વને આહલાદિત કરનારા છે, ભગવાન વિષ્ણુથી જેમનો કદી વિયોગ થતો નથી, જે સુવર્ણમય કાંતિ ધારણ કરે છે, ઉત્તમ લક્ષણોથી વિભૂષિત હોવાના કારણે જેમનું નામ લક્ષ્મી છે, જે સર્વ પ્રકારની સુગંધોનું દ્વાર છે, જેમને પ્રાસ્ત કરવા કઠણ છે, જે સર્વદા બધા અંગોથી પુષ્ટ રહે છે, ગાયના સૂકા ગોબરમાં જેમનો નિવાસ છે તથા જે સર્વ પ્રાણીઓના અધીશ્વરી છે, તે ભગવતી શ્રી દેવીનું હું અહીં આહ્વાન કરું છું। ઋગ્વેદના મંત્ર દ્વારા સ્તુતિ કરવાથી મહેશ્વરી લક્ષ્મીએ શિવ વગેરે બધા દેવતાઓને સર્વ પ્રકારનું ઐશ્વર્ય તથા સુખ પ્રદાન કર્યું હતું। શ્રી વિષ્ણુ પત્ની લક્ષ્મી સનાતન દેવતા છે, તે જ આ જગતનું શાસન કરે છે। સંપૂર્ણ ચરાચર જગતની સ્થિતિ તેમની કૃપા દ્રષ્ટિ પર નિર્ભર છે। અગ્નિમાં રહેનારી પ્રભાને જેમ ભગવતી લક્ષ્મી જેમના વૃક્ષ સ્થળમાં નિવાસ કરે છે, તે ભગવાન વિષ્ણુ સૌના ઈશ્વર પરમ શોભા સંપન્ન અક્ષર અને અવિનાશી પુરુષ છે, તે જ શ્રી નારાયણ વાત્સલ્ય ગુણના સમુદ્ર છે। સર્વના સ્વામી સુશીલ સુભગ સર્વજ્ઞ સર્વશક્તિમાં નિત્ય પુણ્યકામ સર્વભાવતઃ સર્વના સુહૃદ સુખી દયા સુધાના સાગર સમસ્ત દેહધારીઓના આશ્રય સ્વર્ગ અને મોક્ષનું સુખ આપનારા અને ભક્તો પર દયા કરવાવાળા છે, તે શ્રી વિષ્ણુને નમસ્કાર છે। હું સંપૂર્ણ દેશ કાળ વગેરે અવસ્થાઓમાં પૂર્ણ રૂપે ભગવાનનું દાસત્વ સ્વીકારું છું। આ પ્રમાણે સ્વરૂપનો વિચાર કરીને સિદ્ધિ પ્રાપ્ત પુરુષ અનાયાસે જ દાસભાવને પ્રાપ્ત કરી લે છે। આ જ પૂર્વોક્ત મંત્રનો અર્થ છે। આને જાણીને ભગવાનની સારી રીતે ભક્તિ કરવી જોઈએ। આ ચરાચર જગત ભગવાનનું દાસ જ છે। શ્રી નારાયણ આ જગતના સ્વામી પ્રભુ ઈશ્વર ભાઈ માતા પિતા બંધુ નિવાસ શરણ અને ગતિ છે। ભગવાન લક્ષ્મીપતિ કલ્યાણમય ગુણોથી યુક્ત અને સમસ્ત કામનાઓનું ફળ પ્રદાન કરવા વાળા છે, તે જ જગદીશ્વરને શાસ્ત્રોમાં નિર્ગુણ કહ્યા છે। નિર્ગુણ શબ્દથી એ જ બતાવવામાં આવ્યું છે કે ભગવાન પ્રકૃતિ જન્ય હે ત્યાજ્ય ગુણોથી રહિત છે। જ્યાં વેદાંત વાક્યો દ્વારા સંસારનું મિથ્યાત્વ બતાવાયું છે અને એવું કહેવામાં આવ્યું છે કે આ સંપૂર્ણ દ્રશ્યમાન શરીર અનિત્ય છે, ત્યાં પણ બ્રહ્માંડના પ્રાકૃતિક રૂપને નશ્વર બતાવવામાં આવ્યું છે। પ્રકૃતિથી જ ઉત્પન્ન થનારા રૂપોની જ અનિત્યતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે। હે મહાદેવી, આ કથનનું તાત્પર્ય એ છે કે લીલા વિહારી દેવાધિદેવ શ્રી હરિની લીલાને માટે જ પ્રકૃતિની ઉત્પત્તિ થઈ છે। 14 ભુવન 7 સમુદ્ર 7 દ્વીપ 4 પ્રકારના પ્રાણી તથા ઊંચા ઊંચા પર્વતોથી ભરેલું આ રમણીય બ્રહ્માંડ પ્રકૃતિથી ઉત્પન્ન થયું છે। એ ઉત્તરોત્તર 10 મહાન આવરણોથી ઘેરાયેલું છે। કલા કાષ્ટા વગેરે ભેદથી જે કાલચક્ર ચાલી રહ્યું છે, તેના દ્વારા સંસારની સૃષ્ટિ પાલન અને સંહાર વગેરે કાર્ય થાય છે। 1000 ચતુર્યુગ વ્યતીત થાય બાદ અવ્યક્ત જન્મ બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય છે। આટલા જ મોટા દિવસ પ્રમાણે તેમનું આયુષ્ય 100 વર્ષનું માનવામાં આવ્યું છે। બ્રહ્માજીનું આયુષ્ય સમાપ્ત થાય પછી સંસારનો સંહાર થઈ જાય છે। બ્રહ્માંડના બધા લોકો કાલાગ્નિમાં દગ્ધ થઈ જાય છે। સર્વાત્મા શ્રી વિષ્ણુની પ્રકૃતિમાં તેમનો લય થઈ જાય છે। બ્રહ્માંડ અને આવરણના બધા ભૂત પ્રકૃતિમાં લીન થઈ જાય છે। સંપૂર્ણ જગતનો આધાર પ્રકૃતિ છે અને પ્રકૃતિના આધાર શ્રી હરિ। પ્રકૃતિ દ્વારા જ ભગવાન સદા જગતનું સર્જન અને સંહાર કરે છે। દેવાદિદેવ શ્રી વિષ્ણુએ લીલા માટે જગતમય માયાનું સર્જન કર્યું છે, તે જ વિદ્યા પ્રકૃતિ માયા અને મહાવિદ્યા કહેવાય છે। સર્જન પાલન અને સંહારનું કારણ પણ તે જ છે, એ સદા રહેવા વાળી છે। યોગ નિંદ્રા અને મહામાયા પણ એના જ નામ છે। પ્રકૃતિ સત્વ રજ અને તમ આ ત્રણેય ગુણોથી યુક્ત છે, તેને અવ્યક્ત અને પ્રધાન પણ કહે છે। તે લીલા વિહારી શ્રી કૃષ્ણની ક્રીડાસ્થલી છે। સંસારની ઉત્પત્તિ અને પ્રલય સદા તેનાથી થાય છે। પ્રકૃતિના સ્થાન અસંખ્ય છે, જે ઘોર અંધકારથી પૂર્ણ છે। પ્રકૃતિથી ઉપરની સીમામાં વિરજા નામની નદી છે, પરંતુ નીચે તરફ તે સનાતન પ્રકૃતિની કોઈ સીમા નથી। તેણે સ્થૂળ સૂક્ષ્મ વગેરે અવસ્થાઓ દ્વારા સંપૂર્ણ જગતને વ્યાપ્ત કરી રાખ્યું છે। પ્રકૃતિના વિકાસથી સૃષ્ટિ અને સંકોચાવસ્થાથી પ્રલય થાય છે। પ્રકૃતિના વિકાસથી સૃષ્ટિ અને સંકોચ અવસ્થાથી પ્રલય થાય છે। આ પ્રમાણે સંપૂર્ણ ભૂત પ્રકૃતિની જ અંતર્ગત છે। આ જે મહાન શૂન્ય આકાશ છે તે પણ પ્રકૃતિની અંદર જ છે। આ પ્રમાણે પ્રાકૃત રૂપ બ્રહ્માંડ અથવા પાદ વિભૂતિના સ્વરૂપનું સારી રીતે વર્ણન કરવામાં આવ્યું। હે ગિરિરાજકુમારી, હવે ત્રિપાદ વિભૂતિના સ્વરૂપનું વર્ણન સાંભળો। પ્રકૃતિ અને પરમ વ્યોમની વચ્ચે વિરજા નામની નદી છે। તે કલ્યાણમયી સરિતા વેદાંગોના સ્વેદ જનિત જળથી પ્રવાહિત થાય છે। તેના બીજા છેડે પરમ વ્યોમ છે, જેમાં ત્રિપાદ વિભૂતિમય સનાતન અમૃત શાશ્વત નિત્ય અને અનંત પરમધામ છે। તે શુદ્ધ સત્યમય દિવ્ય અક્ષર અને પરબ્રહ્મનું ધામ છે। તેનું તેજ અનેક કોટી સૂર્ય તથા અગ્નિ જેવું છે। તે ધામ અવિનાશી સર્વદેવમય શુદ્ધ સર્વ પ્રકારના પ્રલયથી રહિત પરિણામ શૂન્ય કદીય જીર્ણ ન થવા વાળું નિત્ય જાગ્રત સ્વપ્ન વગેરે અવસ્થાઓથી રહિત હિરણ્યમય મોક્ષપ્રદ બ્રહ્માનંદમય સુખથી પરિપૂર્ણ ન્યૂનતા અધિકતા તથા આદિ અંતરહિત શુભ તેજસ્વી હોવાના કારણે અત્યંત અદ્ભુત રમણીય નિત્ય તથા આનંદનો સાગર છે। શ્રી વિષ્ણુનું તે પરમ પદ આવા જ ગુણોથી યુક્ત છે। તેને સૂર્ય ચંદ્રમા અને અગ્નિદેવ પ્રકાશિત કરતા નથી, તે પોતાના જ પ્રકાશથી પ્રકાશિત છે। જ્યાં જઈને જીવ કદી પાછા આવતા નથી, તે જ શ્રી હરિનું પરમ ધામ છે। શ્રી વિષ્ણુનું તે પરમ ધામ નિત્ય શાશ્વત તથા અચ્યુત છે। 100 કરોડ કલ્પમાં પણ તેનું વર્ણન કરી શકાતું નથી। હું બ્રહ્મા તથા શ્રેષ્ઠ મુનિ શ્રી હરિના તે પદનું વર્ણન કરી શકતા નથી, જ્યાં પોતાના મહિમાથી કદી ચ્યુત ન થનારા સાક્ષાત પરમેશ્વર શ્રી વિષ્ણુ બિરાજમાન છે। તેના મહિમાને તેઓ સ્વયં જ જાણે છે, જે અવિનાશી પદ છે, જેના મહિમાનું વેદોએ ગૂઢ રૂપે વર્ણન કર્યું છે, તથા જેમાં સંપૂર્ણ દેવતા અને લોક સ્થિત છે। તેને જે જાણતો નથી તે માત્ર ઋચાઓનો પાઠ કરીને શું કરશે? જે તેને જાણે છે તે જ જ્ઞાની પુરુષ સંભાવથી સ્થિત હોય છે। શ્રી વિષ્ણુના તે પરમ પદને જ્ઞાની પુરુષ સદા જુએ છે। તે અક્ષર શાશ્વત નિત્ય તથા સર્વત્ર વ્યાપ્ત છે। કલ્યાણકારી નામથી યુક્ત ભગવાન વિષ્ણુના તે પરમધામ ગોલોકમાં મોટા શિંગડાવાળી ગાયો રહે છે, તથા ત્યાંની પ્રજા બહુ સુખથી રહે છે। ગાયો તથા પીવા યોગ્ય સુખદ પદાર્થોથી તે પરમધામની બહુ શોભા છે। તે સૂર્ય જેવું પ્રકાશમાન અંધકારથી પર જ્યોતિર્મય અને અચ્યુત અવિનાશી પદ છે। શ્રી વિષ્ણુના તે પરમધામને જ મોક્ષ કહે છે। ત્યાં જીવો બંધનથી મુક્ત થઈને પોતાના માટે સુખદ પદને પ્રાપ્ત થાય છે। ત્યાં ગયા પછી જીવ પુનઃ આ લોકમાં આવતા નથી, તે માટે તેને મોક્ષ કહેવામાં આવે છે। મોક્ષ પરમપદ અમૃત વિષ્ણુ મંદિર અક્ષર પરમધામ વૈકુંઠ શાશ્વત પદ નિત્યધામ પરમ વ્યોમ સર્વોત્કૃષ્ટ પદ તથા સનાતન પદ અવિનાશી પરમધામના પર્યાયવાચી શબ્દ છે। હવે તે ત્રિપદ વિભૂતિના સ્વરૂપનું વર્ણન કરીશ। અધ્યાય 99 સમાપ્ત। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।